શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 63મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ગોપાળાનંદ મુનિ, જેમ સર્વે જળને રહ્યાનું સ્થાન સમુદ્ર માન્યો છે તેમ સર્વે દોષોનો આશ્રય કામ કહ્યો છે. જ્ઞાનશાસ્ત્રના જાણવાવાળા તથા બ્રહ્મસ્વરૂપને વિશે સ્થિતિવાળા પુરુષો પણ જો કામવાસનાને આધીન થાય તો તેમને સ્ત્રી સંબંધી સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે. કેટલાક પંડિતો પણ કામે કરીને સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે સ્ત્રીઓની સભામાં દંભે કરીને ભક્તિનો આડંબર કરે છે તથા જ્ઞાનની વાર્તા કરે છે. કેટલીક સ્ત્રીઓ પણ કામ થકી પુરુષના સંગનું સુખ પામવાને અર્થે શ્રીકૃષ્ણ ભગવાન સંગાથે અભેદે કરીને ભગવાનના ભક્તની સેવાને પ્રીતિપૂર્વક કરે છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં કોઈ ભેદ નથી એમ જાણીને ભક્તની સેવા કરે છે એવી દુષ્ટ સમજણ કરાવનારો કામ છે. ભગવાન ક્યાં ને ભક્ત ક્યાં એ બેમાં તો અતિશય ભેદ છે. ભગવાન ચાહે તેમ કરે ને ભક્ત તો ભગવાનના કહેલા ધર્મમાં રહે તો કલ્યાણ થાય. હે મુનિ, કામ થકી સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે ગુરુ પણ પોતાના શિષ્યને ઠગે છે તે પ્રમાણે શિષ્ય પણ કામવાસનાથી સ્ત્રીનું સુખ પામવા માટે પોતાના ગુરુને ઠગે છે. કામ પરવશપણાથી પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય છે, પોતાના ગુરુની સ્ત્રીનો સંગ થાય છે, પોતાની માં, દીકરી, બહેન તથા ભાણેજ તેનો પણ સંગ થાય છે. કામે કરીને પુરુષને વિધવા સ્ત્રીનો પણ સંગ થાય છે. કુળવાન એવા બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના પુરુષને કામે કરીને યવની જે વેશ્યાદિક મુસલમાનની સ્ત્રી તેનો પણ સંગ થાય છે તથા સ્વપચી જે ચાંડાળની સ્ત્રી તેનો પણ સંગ થાય છે. કામે કરીને પુરુષને પુરુષ વિશે મૈથુન કરવાને અર્થે પ્રવૃત્તિ થાય છે. કામે કરીને ક્યારેક ગર્ધભી આદિક પશુની જાતિને વિશે મૈથુન કરવાને અર્થે પુરુષ પ્રવર્તે છે. વાનરની પેઠે ધીરજ રહિત થઈને પોતાને હાથે કરીને શિષ્ણ ઇન્દ્રિય થકી વીર્યનો પાત કરે છે. કામ થકી પૃથ્વીને વિશે અતિશય વર્ણશંકરપણું, વટલવું, વટલાવવું તેની પ્રવૃત્તિ નિશ્ચય થાય છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના ધર્મનો નાશ પણ કામ થકી જ થાય છે. કામ થકી સ્ત્રીઓ પોતાના પતિ, પિતા, ભાઈ આદિકને મારી નાખે છે અથવા મરાવી નાખે છે તથા કોઈ પણ રીતે મારી નાખવાને યોગ્ય નહીં એવી સ્ત્રીઓને પણ કામસુખની પ્રાપ્તિમાં અંતરાય કરતી હોય તો તેને મારી નાખે છે. ઉત્તમ જાતિના મનુષ્યો પણ કોઈ રીતે ખાવા યોગ્ય નહીં એવા માછલા તથા બીજી રીતનું માંસ એ આદિક જે અપવિત્ર વસ્તુ તેનું કામવશ થઈ ભક્ષણ કરે છે. કામ થકી ઉત્તમ મનુષ્યોની સુરાપાનને વિશે તથા કેવળ અસત્ય બોલવાને વિશે પ્રવૃત્તિ થાય છે. ક્રોધ, મદ, મત્સર, માન, ઈર્ષ્યા, દર્પ, દંભ, નિર્લજ્જપણું ને ચાડિયાપણું એ જે દોષ તે કામને આશરીને વર્તે છે અર્થાત કામમાં એ સર્વે દોષ રહ્યા છે. જગતમાં અપકીર્તિ, અવળી સમજણ, પૂર્વાપર સ્મૃતિનો નાશ, રૂઢી બુદ્ધિનો નાશ, અપમૃત્યુ અને મોટો રોગ એ સર્વે કામને આશરીને જ રહ્યા છે. કામ થકી સ્વાન, ગર્દભ, શુકર આદિક નીચ દેહની પ્રાપ્તિ તથા નાના પ્રકારના નરકના દુઃખોની પ્રાપ્તિ થાય છે. કામ થકી જીવની અતિશય ભૂંડી બુદ્ધિ થાય છે તથા 84 લાખ જાતિને વિશે વારંવાર જન્મ મૃત્યુની પ્રાપ્તિ થાય છે. હે મુનિ, આ પ્રમાણે કામના અનેક પ્રકારના દોષો છે. હવે તેને જીતવાના ઉપાયો કહીએ છીએ. તે ઉપાયો ધર્મસર્ગ થકી ઉત્પન્ન થાય છે માટે તે સદગુણ રૂપ કહેવાય છે. તેણે કરીને અધર્મમાં સર્ગના દોષયુક્ત જે કામ છે તે જીતાય છે. સ્ત્રીઓ તથા પુરુષોને યૌવન અવસ્થાને વિશે અત્યંત પીડા કરનારો કામ નામે શત્રુ મહાબળવાન છે. તે માટે સારા વ્રતો તથા સારા વિચારોએ કરીને તેને જીતવો. દર વર્ષે ચોમાસામાં ધારણા પારણા નામે રૂડું વ્રત શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે યુવાન ત્યાગી સાધુએ કરવું. વળી કામને મૂળમાંથી ઉખાડી નાખે એવું ચાંદ્રાયણ વ્રત તથા પારાક નામે વ્રત તે દેશકાળને અનુસારે ચોમાસાના ચાર માસ સુધી યુવાન ત્યાગી સાધુ કરે. વળી કૃચ્છ્રવ્રત અતિકૃચ્છ્રવ્રત સાંતપન વ્રત ઉદ્દાલક વ્રત યાવક વ્રત તથા સૌમ્ય કૃચ્છ્રવ્રત ફળકૃચ્છ્રવ્રત પર્ણકૃચ્છ્રવ્રત મૂળકૃચ્છ્રવ્રત જળકૃચ્છ્રવ્રત તથા માસોપવાસ વ્રત યુવાન અવસ્થાવાળો ત્યાગી સાધુ કરે. આ વ્રત કહ્યા તે સર્વેના લક્ષણો તથા કરવાની રીત પોતાના ગુરુ તથા મોટા સાધુ થકી જાણવી, કારણ કે મનને વિશે રહેલી કામની વાસનાઓ વ્રતે કરીને નાશ પામે છે. માટે કામનો અત્યંત વિનાશ થાય ત્યાં સુધી વર્ષોવર્ષ પોતાની શક્તિ પ્રમાણે તે વ્રતો કરવા. હે મુનિ, તેમજ વસ્તુ વિચારે કરીને અને મોટા પુરુષોના સમાગમે કરીને ત્યાગી સાધુ નિશ્ચય દુઃખે કરીને જીતાય એવા કામને જીતે છે. હવે તે વસ્તુ વિચાર કહીએ છીએ. પુરુષ કામભોગની પ્રાપ્તિને અર્થે જે સ્ત્રીને ઈચ્છે છે તે સ્ત્રી માંસ હાડકા નાડીઓ મજ્જા લોહી લીટ વિષ્ટા આદિ જે અતિભૂંડી વસ્તુઓ તેથી ભરેલી છે તેમાં એકે વસ્તુ રૂઢી નથી. તેમાં જે પુરુષ સુખ માને છે તે મહામૂર્ખ છે. અતિશય અપવિત્ર વસ્તુઓની ભરેલી અને નાશવંત સ્ત્રી છે. તેને સારા જેવી અને સાચા જેવી માનીને કામે કરીને પરવશ થયેલો પુરુષ જે જે પાપકર્મ કરે છે તે કર્મ નિશ્ચય સાચા થાય છે. તે પુરુષ તે કર્મે કરીને નાના પ્રકારના નરકને પામે છે તથા શ્વાન ગર્ધભ વાનર શુકર આદિક યોનિઓને વારંવાર પામે છે. એવો વિચાર કરીને સ્ત્રીને વિશેની આસક્તિનો દૂરથી જ ત્યાગ કરીને મુમુક્ષુ એવા ત્યાગી સાધુઓએ અમે કહેલા નિયમો અનુસાર નિરંતર વર્તવું. સ્ત્રી સંબંધી શૃંગાર રસના ગ્રંથોની કથા અને વ્યવહાર સંબંધી સ્ત્રીઓની વાર્તા જે અસત્પુરુષ હોય તેને પ્રિય લાગે છે. માટે ત્યાગી સાધુઓએ તો સ્ત્રીઓની કથા વાર્તા ક્યારેય સાંભળવી નહીં અને પોતાના મુખે કરીને સ્ત્રીઓના ગુણ અને રૂપનું વર્ણન કરવું નહીં. ત્યાગી સાધુ સ્ત્રીઓ સંગાથે હાસ્ય વિનોદાદી રમત કરે નહીં. સ્ત્રીઓને જાણી જોઈને જુએ નહીં. ક્યારેય પણ સ્ત્રીની સાથે છાની રીતે બોલે નહીં. સ્ત્રીના શરીર સંબંધી વાર્તા પુરુષ સંગાથે સ્ત્રીને કહેવડાવે નહીં. સ્ત્રીની પ્રાપ્તિને માટે ત્યાગી સાધુ મનમાં સંકલ્પ તથા તેનો બુદ્ધિએ કરીને નિશ્ચય ન કરે તથા કાષ્ઠાદિકની સ્ત્રીની પૂતળીનો સ્પર્શ ન કરે તો સાક્ષાત સ્ત્રીનો સ્પર્શ ન કરે તેમાં શું કહેવું? બળતા અગ્નિમાં પડવું સારું, ઝેર ખાવું તે પણ સારું, કૂવામાં પડવું સારું, પરંતુ સ્ત્રીનો સાક્ષાત સંગ કરવો તે લેશ પણ સારો નથી. તે ત્રણે થકી સ્ત્રીનો સંગ કરવો તે અતિશય ભૂંડો છે. સ્ત્રી જાતિ માત્રનું ગુહ્ય અંગ ત્યાગી સાધુએ ક્યારેય પણ જોવું નહીં. સ્ત્રીને પહેરવાના વસ્ત્રોનો સ્પર્શ કરવો નહીં. સ્ત્રીએ ઉતારી મૂકેલા વસ્ત્રનો પણ સ્પર્શ કરવો નહીં. સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર લીલું હોય અથવા સુકાયેલું હોય તથા નવું હોય તેને અડી જવાય તો દોષ નથી. એ વિના બીજું જે સ્ત્રીને પહેરવા ઓઢવાનું વસ્ત્ર તેને અડાય તો તેનો દોષ છે. ત્યાગી સાધુઓએ ક્યારેય પણ સ્ત્રીઓની સન્મુખ બેસવું નહીં, સ્ત્રીના ચિત્રને ચિતરવું નહીં અને જોવું પણ નહીં. માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રી થકી ચાર હાથ છેટે ચાલવું. ભગવાનના જન્મ ઉત્સવને વિશે ઘણાક જનના સમૂહ ભેગા થયા હોય ત્યારે સ્ત્રી થકી એટલે છેટે ન ચલાય તેનો બાધ નથી. ત્યારે તો સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની જ રક્ષા કરવી. ભગવાનનું મંદિર હોય તથા માર્ગમાં કોઈ નાની બાળકી બેઠી હોય, સાંકડો માર્ગ હોય અને ભિક્ષા માગવા જાય, એ ચાર ઠેકાણે પણ સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની રક્ષા કરવી, પણ પાંચ હાથ છેટે ચાલવાનો નિયમ ન રહે તેનો બાધ નહીં. ત્યાગી સાધુએ જે ઠેકાણે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે ઠેકાણે તે ક્રિયા કરવા જવું નહીં. સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને ક્યારેય પણ જોવો નહીં અને અડવું પણ નહીં. ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્ત્રીઓની સંગાથે બોલવું નહીં, સ્ત્રીઓના ગુણ અવગુણનું વર્ણન કરવું નહીં, સ્ત્રીને સંભળાવવા સારું ભગવાનના ગુણોનું કીર્તન કરવું નહીં તથા સ્ત્રીના મુખ થકી ક્યારેય પણ ભગવાનની કથાવાર્તા સાંભળવી નહીં. જે શાલિગ્રામની પૂજા કરનારી સ્ત્રીઓ જ હોય તે શાલિગ્રામના દર્શન કરવા સારું ત્યાગી સાધુએ ક્યારેય જવું નહીં. કેમ જે સ્ત્રીઓએ પૂજેલા શાલિગ્રામના દર્શન કરનારને મોટું પાપ થાય છે એમ નારદી પુરાણમાં કહ્યું છે. ભિક્ષા કરવા અથવા સભાનો પ્રસંગ હોય ને જવું પડે, એ બે પ્રસંગ વિના બીજા કોઈ કામ સારું ત્યાગી સાધુ ગૃહસ્થના ઘર પ્રત્યે જાય નહીં. કોઈ પણ કાર્ય સારું કોઈ ઠેકાણે એકલા તો ક્યારેય જવું જ નહીં. પોતાના પ્રાણ જાય એવું કષ્ટ આવી પડે તો પણ ત્યાગી સાધુએ પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરવો નહીં. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન તો પોતાના ગુરુનું પણ ન માનવું. પોતાને રહ્યાનું જે સ્થાન તેને વિશે સ્ત્રીને પેસવા દેવી નહીં. અન્ન જળ આદિ પદાર્થ તે પુરુષ પાસે મંગાવવો, પણ સ્ત્રી પાસે ક્યારેય મંગાવવું નહીં. સ્ત્રી પોતાની જાતે લઈને આવે તો લેવું પણ નહીં. પોતાને રહેવાની જગ્યાને વિશે વાળવું લીપવું એ આદિ કાર્ય ત્યાગી સાધુ પોતાને હાથે કરે અથવા કોઈક પુરુષ પાસે કરાવે, પણ સ્ત્રી પાસે તે કાર્યને ક્યારેય ન કરાવે. જે સ્થાનકને વિશે પ્રથમ સ્ત્રીનો પગફેર થયો હોય ત્યાં ત્યાગી સાધુને નિવાસ કરવો હોય તો તે સ્થાનને પુરુષ પાસે લીંપાવીને ત્યાં નિવાસ કરવો, અને લીંપવાનું અનુકૂળ ન હોય અથવા કોઈક આપતકાળ આવી પડ્યો હોય તો તે સ્થાનને જળે કરીને છાંટીને ત્યાં નિવાસ કરવો. બીજું, કેવળ સ્ત્રી સંબંધી સુખને જ ઈચ્છતા તથા સારું સારું ખાઈને કેવળ પેટ ભર્યાના સુખને ઈચ્છતા એવા જે અસત્પુરુષ, તેનો સંગ ત્યાગી સાધુએ કરવો નહીં. જેમ સ્ત્રીના સંગનો ત્યાગ કરવો તેમ કેવળ સ્ત્રી પ્રત્યે કામી એવા પુરુષના સંગનો પણ ત્યાગી સાધુઓએ છેટેથી જ ત્યાગ કરવો. કારણ કે આ લોકમાં સ્ત્રીઓના સંગ થકી તથા સ્ત્રીને આધીન કામી પુરુષના સંગ થકી જેવી રીતે મુમુક્ષુ પુરુષને અતિશય દ્રઢપણે બંધન થાય છે તેવી રીતે બીજા પદાર્થોના પ્રસંગ થકી થતું નથી, માટે એ બેના પ્રસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. મુક્ત મુમુક્ષુ અને સાધુ પુરુષોના રૂઢાગુણરૂપ સમગ્ર ઐશ્વર્ય અને સામર્થ્ય તે સ્ત્રીને આધીન કામી પુરુષના સંગ થકી તત્કાળ નાશ પામી જાય છે. બ્રહ્મચર્ય વ્રત, અહિંસા, કોઈની નિંદા ન કરવી, પવિત્રપણું, ક્ષમા, દયા, સત્ય, મૌન, સારી કીર્તિ, બુદ્ધિ, લજ્જા, ચોરી ન કરવી, મન આદિક ચાર અંતઃકરણને નિયમમાં રાખવા, નેત્રાદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, એ આદિક સદ્ગુણો કામી પુરુષના સંગ થકી નિશ્ચય નાશ પામે છે. તે માટે ત્યાગી સાધુઓએ કોઈ પ્રકારે સ્ત્રીઓનો તથા સ્ત્રીઓને આધીન કામી પુરુષનો પ્રસંગ ન કરવો. ભગવાનને વિશે ભક્તિ અને નિષ્કામી સાધુ પુરુષનો સંગ, આ બે સહિત અમે કહ્યા એવા જે સર્વે નિયમો, તેનું પાલન કરવાથી ત્યાગી સાધુ દુઃખે કરીને જીતાય એવા કામને જીતીને પરમ સુખને પામે છે. પૂર્વે યયાતિ, ઐલ, પુરુરવા એ આદિક મોટા રાજાઓ પણ કામનો ત્યાગ કરી પોતાને મનોવાંછિત પરમ સુખને નિશ્ચય પામ્યા છે. અમે કહ્યા જે નિયમ, તેમાંથી કોઈ નિયમનો ભંગ થઈ જાય ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત પોતાનું હિત ઈચ્છનારા ત્યાગી સાધુએ તત્કાળ કરવું. જે પ્રાયશ્ચિત્તમાં એક ઉપવાસ કરવો પડે એવા જે નિયમભંગ તે અમે કહીએ છીએ. અજાણતા સ્ત્રી સંબંધી વાર્તા સાંભળી જવાય તથા કહેવાઈ જવાય અને સ્ત્રીઓ પરસ્પર ક્રીડા કરતી હોય તે ઠેકાણે ક્ષણ માત્ર ઊભું રહી જવાય તો પૃથક પૃથક એક ઉપવાસ કરવો, અજાણતા સ્ત્રીની દ્રષ્ટિ સાથે પોતાની દ્રષ્ટિ બાંધીને તે સ્ત્રીને જોવાઈ જવાય તથા અજાણતા પુરુષના મિશે સ્ત્રીને જ્ઞાનવાર્તાનો બોધ કરાઈ જવાય તો પૃથક પૃથક એક એક ઉપવાસ કરવો, પુરુષ દ્વારા અજાણતા છાની વાર્તા સ્ત્રી પ્રત્યે કહેવડાવે તથા ક્યારેક કામના પરવશપણા થકી મને કરીને સ્ત્રીના સંગનો સંકલ્પ કરી જવાય તો એક એક ઉપવાસ કરવો, ક્યારેક સ્ત્રીસંગના સંકલ્પને તત્કાળ ટાળી ન શકાય તથા સ્ત્રીના અંગ ઉપરના વસ્ત્રનો સ્પર્શ જો અજાણતા થઈ જાય તથા ધોયેલું, ભીનું અથવા સૂકું અને નવું એ ત્રણ સિવાયનું જે સ્ત્રીને પહેર્યા ઓઢ્યાનું જે વસ્ત્ર તેનો જો અજાણતા સ્પર્શ થઈ જાય તો એક એક ઉપવાસ કરવો, કોઈ આપતકાળ ન હોય અને માર્ગ પહોળો હોય તો પણ સ્ત્રી થકી પાંચ હાથ છેટે ન ચલાય તથા સ્ત્રી સાથે અજાણતા બોલાઈ જવાય તથા અજાણતા સ્ત્રીનું ગુહ્ય અંગ દેખાઈ જાય તો એક એક ઉપવાસ કરવો, એવી રીતે ક્યારેક અસાવધાનપણાથી નિયમમાં ફેર પડી જાય તો ભગવાનના નામ જપે યુક્ત એક એક ઉપવાસ ત્યાગી સાધુએ કરવો, જો ક્યારેક જાણીને પશુ પક્ષીનું મૈથુન જોવાઈ જાય તો પણ ત્યાગી સાધુએ એક ઉપવાસ કરવો, હવે જે ઠેકાણે સ્ત્રી સંબંધી વચનને પુરુષ થકી સાંભળવું પડે તે કહીએ છીએ, ત્યાગીની દીક્ષા લેવા સારું આવેલા પુરુષના સંબંધીજનોએ પૂછવું તથા કોઈક બાય માણસ સાધુને જમવા સારું રસોઈ દેવાનું કહેવરાવે તેની આજીવિકાની રીત પૂછવી તથા કોઈક બાય માણસ પુસ્તક લખાવવા માટે મોકલે તેની કંઈક વાત પૂછવી, ભગવાનના મંદિરો પ્રત્યે દર્શન કરવા માટે આવેલી સ્ત્રીઓને ઘટે તેવે ઠેકાણે ઉતારો અપાવવો તે માટે સ્ત્રી સંબંધી વાત પૂછવી, આવો ક્યારેક કોઈક અવશ્ય કાર્ય આવી પડે ત્યારે જો પુરુષ આવીને કહે તો તે સંબંધી વચન મંડળના મુખ્ય સાધુએ સાંભળવું, મુખ્ય સિવાય બીજો ત્યાગી સાધુ જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તે તત્કાળ સ્નાન કરીને ત્રણ વાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે, તે પછી તે ત્યાગી સાધુ શ્રી નરનારાયણ દેવ જે દિશામાં રહ્યા છે તે ઉત્તર દિશા પ્રતિ સાષ્ટાંગ નમસ્કાર કરે, એ રીતે ત્યાગી સાધુ નિશ્ચય વિશુદ્ધ થાય અને તે મુખ્ય સાધુએ પણ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર એક કે બે બીજા પુરુષની સાથે રહીને કરવો પણ તે વિના ન કરવો, તે વચન પણ બીજા એક કે બે પુરુષની સાક્ષીમાં સાંભળવું અને બીજા પુરુષની સાક્ષી વિના જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તે મુખ્ય સાધુ પણ બીજા ત્યાગી સાધુને કહ્યું તે પ્રાયશ્ચિત્ત કરે, તે મુખ્ય ત્યાગી સાધુ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર કરતા અવશ્ય બોલવાનો હોય તેથી અધિક વચન વાર્તાના પ્રસંગે કરીને બોલે તો સ્નાન કરીને હરિનું સ્મરણ કરે અને એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય, ત્યાગી સાધુ કામને પરવશ થકો પોતાના હાથને ચાળે કરીને જો વીર્યપાત કરે તો તે ત્યાગી સાધુ ચાર દિવસ સુધી લાગટ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય અને જો સ્વપ્નને વિશે સ્ત્રીના દર્શને કરીને કામના પરવશપણા થકી વીર્યપાત થઈ જાય તો પ્રાતઃકાળે સ્નાન કરીને એક દિવસ ઉપવાસ કરવો, ભિક્ષા માગવા જવું, માર્ગે ચાલવું, સ્નાન કરવા જવું તથા જળ ભરવા જવું એ આદિક ક્રિયા કરવાને અર્થે ભેગા થઈને ગયેલા બે ત્યાગી સાધુ જો તે ક્રિયા કરતા નોખા પડી જાય ને એકબીજાને દેખે નહીં તો બંને સાધુને એક એક ઉપવાસ કરવો, દિશા ફરવા જવું તથા લઘુશંકા કરવા જવું તેમાં એકબીજાને ન દેખે તેનો ઉપવાસ નહીં અને કોઈક રોગાદિક આપતકાળ આવી પડે તેમાં જો એકબીજાને ન દેખે તો તેનો પણ ઉપવાસ નહીં, એકાંત સ્થળને વિશે એકલા ત્યાગી સાધુથી એકલી સ્ત્રી ભેળા થોડીવાર જો ઊભું રહી જવાય તો તેણે ત્રણ દિવસ સુધી લાગઠ ઉપવાસ કરવા, માર્ગને વિશે એકલી સ્ત્રી ભેળા એકલા ત્યાગી સાધુથી થોડીક વાર જો ચલાઈ જવાય તો પણ તેણે ત્રણ દિવસ સુધી લાગઠ ઉપવાસ કરવા, જો કામને પરવશપણા થકી ત્યાગી સાધુને આઠમા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જાય અર્થાત સાક્ષાત સ્ત્રીનો અંગસંગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. આઠમા બ્રહ્મચર્ય વ્રતના ભંગનું શાસ્ત્રમાં તો મોટું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે આ કળિયુગમાં કરવાને સમર્થ થવાય એવું નથી, તે માટે એક વર્ષનું વ્રત કરવું. હવે વર્ષનું વ્રત કેવી રીતે કરવું તે કહીએ છીએ. એક દિવસ ઉપવાસ કરવો ને બીજે દિવસે મીઠા વિનાનો સાથવો, એક જ વાર દિવસે પીવો પણ રાત્રિએ ન પીવો, પીતી વખતે બોલવું નહીં તેમ એક વર્ષ સુધી કરવું. સાથવો પીવાને અસમર્થ એવો ત્યાગી સાધુ મીઠાવાળું રાંધેલું એક અન્ન ખાય. એક અન્ન ખાવાને અસમર્થ એવો સાધુ મીઠાવાળા રાંધેલા બે અન્ન ખાય. એક તથા બે અન્ન ખાવાનું કહ્યું તે પ્રથમને દિવસે ઉપવાસ કરીને બીજે દિવસે ખાવું. એ વ્રત કરતા કોઈક રોગે કરીને ઉપદ્રવ થાય અથવા ક્યારેક તેને કોઈક બીજા પ્રકારની આપદા થાય તો તે ત્યાગી સાધુ ઉપવાસે રહિત એવું એ વ્રત કરે. જ્યાં સુધી એ ઉપદ્રવ હોય ત્યાં સુધી એકાંતરા ઉપવાસ ન કરવા. તે રોગ તથા આપદા નાશ પામે ત્યારે હજાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે. પછી તે ત્યાગી સાધુ પ્રથમ પોતાનું વ્રત કરતો હતો તેમ કરે, અર્થાત એક વર્ષના વ્રતમાં બાકી રહેલા દિવસો પૂરા કરે. એક વર્ષનું વ્રત કરવાને અશક્ત એવો ત્યાગી સાધુ 9 મહિના સુધી એ વ્રત કરે. 9 મહિના સુધી કરવાને અસમર્થ હોય તે 6 મહિના સુધી એ વ્રત કરે અને અતિશય અસમર્થ હોય તો 3 મહિના સુધી એ વ્રત કરીને પવિત્ર થાય. એક દિવસ ન ખાવો ને બીજે દિવસે ખાવો એવો વ્રત કરે તે વ્રતના અંગરૂપ અહિંસા બ્રહ્મચર્યાદિક નિયમે સહિત કરવું. એ અતિ પવિત્ર છે અને મન તથા દેહને અતિ શુદ્ધ કરનારું છે. એવી રીતે તે વ્રત કરવાને અસમર્થ ત્યાગી સાધુ બદ્રીનાથજીની યાત્રા કરી આવે તો તેથી પણ નિશ્ચય શુદ્ધ થાય છે. યાત્રા કરવાને અસમર્થ ત્યાગી સાધુ સાવધાનપણે 1 મહિના સુધી ચાંદ્રાયણ વ્રત કરે. તે વ્રત સર્વપાપનો નાશ કરનારું છે. સાક્ષાત સ્ત્રીના અંગસંગરૂપ પાપ તેને કોઈ મનુષ્ય ન જાણ્યું હોય તો એ ત્યાગી સાધુ 1 વર્ષ સુધી પ્રતિદિન પ્રત્યે નારાયણ એવો જે 4 અક્ષરનો મંત્ર તે 50,000 જપે, અર્થાત નિત્ય પ્રત્યે એ મંત્રની 500 માળા ફેરવે. પોતાની શક્તિ પ્રમાણે નિત્ય પ્રાતઃકાળ, મધ્યાહ્ન અને સાયંકાળ એ 3 સમયે કરીને 50,000 મંત્ર જપવા અને જપ કરતા મૌન વ્રત અને દ્રઢ આસન રાખીને એક સ્થળને વિશે બેસીને ભક્તિએ કરીને જપ કરવો. એવી રીતે 1 વર્ષ સુધી નિત્ય એ મંત્રનો જપ કરે તો તે ત્યાગી સાધુ શુદ્ધિને પામે. એવી રીતે બહુ પ્રકારના ભેદે કરીને વ્રત કરવાનું કહ્યું. તે વ્રતે કરીને વિશુદ્ધ થયેલા ત્યાગી સાધુને બીજા ત્યાગી સાધુએ મંડળમાં લેવો. તે પછી તેનો દોષ ક્યારેય પણ તે ત્યાગી સાધુઓએ કહેવો નહીં. પુરુષને વિશે અથવા પશુજાતિને વિશે મૈથુન કરવાને અર્થે પ્રવર્તે તો તે ત્યાગી સાધુએ પોતાની શુદ્ધિને અર્થે તપ્ત કૃચ્છ્ર વ્રત કરવું. તેનું લક્ષણ એ છે જે 3 દિવસ સુધી 3-3 પળી ગરમ જળ પીવું, 3 દિવસ સુધી 2-2 પળી ગરમ દૂધ પીવું, 3 દિવસ સુધી ગરમ ઘી પીવું તથા 3 દિવસ સુધી ગરમ વાયુ પીવો. એવી રીતે 12 દિવસનું વ્રત કહ્યું છે. જે ત્યાગી સાધુ પાપકર્મ કરીને તેનું પ્રાયશ્ચિત્ત ન કરે તેને ચાંડાળની પેઠે તત્કાળ ત્યાગી સાધુના મંડળમાંથી નિશ્ચય કાઢી મૂકવો, પણ તેની મોહબ્બત ન રાખવી અને તેનો લોભ પણ ન રાખવો. હે મુનિ, એવી રીતે કામના દોષ અને તેને જીતવાના નિયમરૂપ ઉપાય અમે તમને કહ્યા. હવે રસના જે દોષ તથા તેને જીતવાના ઉપાયરૂપ ગુણ તે કહીએ છીએ તેને સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિશે કામના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 63મો અધ્યાય પૂર્ણ થયો.